શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય પાંચમો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, માંગરોળપુરને વિશે હજારો શ્રાવકો વણિકો ભેળા થઈ શ્રીહરિનો આશ્રય કરવાની ઈચ્છાથી શ્રીહરિની સમીપે આવી પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે વર્ણિરાટ, અમે શ્રાવક વણિકો અમારા તીર્થંકરોના દર્શન કરવા ઈચ્છીએ છીએ, તો તમે અમને તેના દર્શન કરાવો, ત્યારબાદ અમે તમારો ચોક્કસ આશરો કરશું, એમાં કોઈ સંશય નથી. હે રાજન, શ્રાવકોનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તેઓને ધ્યાનમાં બેસાડ્યા અને કૃપા દ્રષ્ટિ કરી. કરાવેલી સમાધિને વિશે ઋષભદેવ આદિ 24 તીર્થંકરોના દર્શન કરાવ્યા. સમાધિમાં તેઓના નાડીપ્રાણ લીન થયા. બહારથી શરીરો કાષ્ઠની માફક નિશ્ચેષ્ટ થયા અને હૃદયને વિશે પોતાના ગ્રંથોમાં વર્ણન કરેલા લક્ષણોએ સહિત તીર્થંકરોના દર્શન તેઓ કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે તેઓ સમાધિમાં 3 પ્રહર સુધી બેસી રહ્યા અને ઋષભદેવ આદિ તીર્થંકરોના દર્શન કરી મહા આનંદને પામ્યા. હે રાજન, તે સમયે માંગરોળપુરમાં એવો ઉદ્ઘોષ વ્યાપ્યો કે શ્રી નીલકંઠ વર્ણિના દર્શન કરવા ગયેલા બધા જ શ્રાવકો મૃત્યુ પામ્યા છે. તે સાંભળી તેના સંબંધીજનો તત્કાળ શ્રીહરિની સમીપે આવ્યા. તે સમયે સમાધિમાં ગયેલા તેથી મૃત્યુ પામેલાની જેમ નિશ્ચેષ્ટ થઈ પૃથ્વી પર પડેલા પોતાના સંબંધીઓને જોઈ તે સર્વે શ્રાવકો રડવા લાગ્યા અને શ્રીહરિની પ્રાર્થના કરવા લાગ્યા કે હે હરિ, તમે અમારા સંબંધીજનોને ફરી જીવતા કરો. તે સમયે ભગવાન શ્રીહરિએ પોતાની દ્રષ્ટિ માત્રથી તે સર્વેને તત્કાળ સમાધિમાંથી જગાડ્યા અને જાગ્રત થયેલા તેઓ કહેવા લાગ્યા કે આ ભગવાન શ્રીહરિએ અમને આપણા 24 તીર્થંકરોના દર્શન કરાવેલા છે, તેથી સર્વે વણિકો નારાયણ મુનિને જ પરમેશ્વર જાણી તેમનો દ્રઢ આશરો કરી દેહ અને દેહના સંબંધીઓમાંથી આસક્તિ છોડી ભાવપૂર્વક ભગવાન શ્રીહરિનું ભજન કરવા લાગ્યા. હે રાજન, તે માંગરોળપુરમાં શ્રી વલ્લભાચાર્યના આશ્રિતો નિંબારકાચાર્ય, મધ્વાચાર્ય અને રામાનુજાચાર્યના આશ્રિતો પણ રહેતા હતા અને કેટલાક રામાનંદી વૈષ્ણવો પણ રહેતા હતા, કેટલાક શંકરાચાર્યના અનુયાયી હતા, કેટલાક સૂર્યના ઉપાસકો, કેટલાક શક્તિના ઉપાસકો, કેટલાક ગણપતિના ઉપાસકો અને કેટલાક શિવના ઉપાસકો પણ હતા. આ રીતે ત્રણેય વર્ણના મનુષ્યો તથા શુદ્ર વર્ણના જનો, સ્ત્રીઓ, સંન્યાસીઓ, વર્ણિઓ, વૈરાગીઓ, અતિતો આદિ હજારો હજાર જનો પુરમાં નિવાસ કરીને રહેતા હતા. તે સર્વે યુથે યુથ મળીને ભગવાન શ્રી નીલકંઠ વર્ણી પાસે આવવા લાગ્યા. હે રાજન, તે સર્વે મતવાદી જનો ભગવાન વર્ણિરાજ શ્રીહરિની અમાનુષી ક્રિયા જોઈને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે તમે અમને અમારા ઈષ્ટદેવના દર્શન કરાવો. તે સમયે ધર્મની સ્થાપના કરવામાં તત્પર શ્રી સહજાનંદ સ્વામી મંદ મંદ હસવા લાગ્યા અને આવેલા જનોના મનોરથો પૂર્ણ કરવા આ પ્રમાણે વિચારવા લાગ્યા કે જો હું મારા યોગ ઐશ્વર્યના પ્રભાવથી આવેલા જનોના હૃદયમાં તેઓના ઈષ્ટદેવોના દર્શન કરાવીશ તો તેઓ મને અત્યારે પરમેશ્વર જાણશે અને તેઓના ઈષ્ટદેવોનો પણ નિયામક સર્વાત્મા જાણી મારો આશ્રય કરશે, જેથી તેઓ બાહ્ય ધર્માભાસનો ત્યાગ કરી ઈચ્છિત ફળને આપનારી મારી ભક્તિ કરશે. હે રાજન, આ પ્રમાણે વિચાર કરી ભગવાન શ્રીહરિએ આવેલા તે સર્વેજનોને સમાધિમાં બેસાડ્યા અને પોતાના સામર્થ્યથી તત્કાળ તેઓને સમાધિ કરાવી. ત્યારે શ્રીહરિની દ્રષ્ટિ માત્રથી સર્વેના નાડીપ્રાણ લીન થયા, તેથી પોતપોતાના અંતરમાં પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરવા લાગ્યા. સમાધિમાં ગયેલા જનોમાં જે વલ્લભાચાર્ય, નિંબારકાચાર્ય અને મધ્વાચાર્ય આ ત્રણના અનુયાયી હતા. તેઓએ ગોપીઓના ગણોથી વીંટાયેલા અને મનોહર બાળલીલાને કરતા વૃંદાવન વિહારી શ્રી બાલકૃષ્ણના દર્શન કર્યા. તેમજ તે રામાનુજાચાર્યના અનુયાયીઓ હતા. તેઓએ નંદ, સુનંદ, ગરુડ અને વિશ્વકસેન આદિક અનંત પાર્ષદોની સાથે શોભતા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા. તથા જે રામાનંદીજનો હતા તેઓએ સીતા, લક્ષ્મણ અને હનુમાનજીએ સહિત દિવ્ય સિંહાસનમાં બિરાજતા શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા. હે રાજન, તેમાં જે શંકરાચાર્યના અનુયાયીઓ હતા તેણે માત્ર બ્રહ્મજ્યોતિના દર્શન કર્યા. શૈવ ભક્તો હતા તેણે પાર્વતી અને પ્રથમ આદિ ગણોએ યુક્ત ભગવાન શ્રી શંકરના દર્શન કર્યા. સૂર્યના ભક્તો હતા તેઓએ પોતાના હૃદયકમળમાં પ્રકાશિત સૂર્યમંડળમાં વિરાજિત પ્રત્યક્ષ હિરણ્યમય પુરુષના દર્શન કર્યા. ગણપતિના ભક્તો હતા તેણે હૃદયમાં મહાગણપતિના દર્શન કર્યા. અને શક્તિના ભક્તો હતા તેઓએ પોતાના હૃદયમાં પોતાની ઇષ્ટદેવતા દેવીઓના દર્શન કર્યા. હે રાજન, આ પ્રમાણે સર્વેજનો ભગવાન શ્રીહરિના પ્રતાપથી પોતપોતાના ઇષ્ટદેવોના દર્શન કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે સર્વેજનો પોતપોતાના સામર્થ્યયુક્ત પોતાના ઇષ્ટદેવોના દર્શન કરી પરમ આનંદને પામ્યા અને આ રીતે તેઓના સર્વે મનોરથો પૂર્ણ થયા. પછી ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ મૃત્યુ પામેલાની પેઠે પૃથ્વી પર પડેલા અને પોતપોતાના ઇષ્ટદેવના દર્શન કરતા સર્વે મનુષ્યોને પોતાની દ્રષ્ટિમાત્રથી તત્ક્ષણ ફરી જગાડ્યા. પોતાના ઇષ્ટદેવોના દર્શન કરી અતિશય વિસ્મય પામેલા સર્વેજનો પોતાના હૃદયમાં અનુભવેલા આશ્ચર્યની પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમાં તેઓ કહેતા હતા કે આ શ્રી સહજાનંદ સ્વામીએ જ પોતાના ઐશ્વર્યથી આપણા ઇષ્ટદેવનું રૂપ ધરી આપણને દર્શન કરાવ્યું છે. ત્યાર પછી તે સર્વેજનોએ ભગવાન શ્રી નારાયણ મુનિને જ પ્રત્યક્ષ પરમેશ્વર જાણી પોતાનો મત અને ગુરુઓનો ત્યાગ કરી ભગવાન શ્રી નારાયણ મુનિનો આશ્રય કર્યો. હે રાજન, ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના શિષ્યો અને શ્રીહરિના ગુરુભાઈઓ શ્રી મુકુંદાનંદ બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામી આદિ સર્વે અદ્ભુત ઐશ્વર્યો નિહાળીને શ્રીહરિ છે એ જ આપણા ઇષ્ટદેવ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે એમ માનવા લાગ્યા. હે નરાધીપ, ત્યાર પછી તે સર્વે પરમ આનંદને પામી તે ભગવાન શ્રી હરિકૃષ્ણની જ પ્રેમપૂર્વક નવધા ભક્તિ કરવા લાગ્યા અને અખંડ તેમની આજ્ઞામાં વર્તી તે કહે તેમ જ કરવા લાગ્યા. હે રાજન, તે માંગરોળપુરમાં વજ્રદીન નામે મુસ્લિમ રાજા રાજ્ય કરતા હતા. તેનો કાજી નામે એક સાળો હતો. તેમણે પણ ઉપરોક્ત શ્રીહરિનું સહજ સમાધિ કરાવવારૂપ ઐશ્વર્યને સાંભળ્યું. તેથી બહેનના પતિ વજ્રદીન રાજાની આજ્ઞા લઈ કેટલાક યવનોને સાથે લઈ તે કાજી શ્રી સહજાનંદ સ્વામીની સમીપે આવ્યો. શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે વર્ણિરાજ, તમે મનુષ્યોને પોતપોતાના ઇષ્ટદેવના દર્શન કરાવો છો, એથી અમને પણ અમારા મહંમદ આદિ પયગંબરોના દર્શન કરાવો તો અમે પણ તમારા અનુયાયી થશું. ત્યારે શ્રી સહજાનંદ સ્વામીએ તેમને પણ સમાધિમાં બેસાડ્યા અને કહ્યું, મારી સામે જુઓ. જે ક્ષણે તેણે ભગવાન શ્રીહરિની સામે દ્રષ્ટિ કરી તે જ સમયે તેમના નાડીપ્રાણ લીન થયા. ત્યાર પછી ચેષ્ટારહિત થયેલા કાજીએ કુરાનમાંથી સાંભળેલા હતા એવા જ પોતાના ઇષ્ટ મહંમદાદિ પૈગંબરોના પોતાના હૃદયમાં સાક્ષાત દર્શન કર્યા અને ખૂબ જ હર્ષને પામ્યા. પછી શ્રી સહજાનંદ સ્વામીએ તેમની સામે દ્રષ્ટિ કરી તેથી તે સમાધિમાંથી જાગ્રત થયો અને અતિશય વિસ્મય પામી પોતે જે સમાધિમાં અનુભવ્યું હતું તે સર્વે વૃત્તાંત ત્યાં સાથે આવેલા પોતાના સર્વેજનોને કહેવા લાગ્યો. હે રાજન, તે કાજીએ શ્રી સહજાનંદ સ્વામીને સર્વેશ્વર જાણી તેમનો દ્રઢ આશ્રય કર્યો અને શ્રીહરિની આજ્ઞામાં જ નિરંતર વર્તવા લાગ્યો. વજ્રદિન રાજા પણ પોતાના શાળાના મુખેથી શ્રીહરિના ઐશ્વર્યને સાંભળી શ્રીહરિની સમીપે આવ્યા ને દ્રઢ આશ્રય કરી અનન્ય ભક્તિથી શ્રીહરિનું નિરંતર ભજન કરવા લાગ્યા. હે રાજન, આ પ્રમાણે માંગરોળપુરમાં જે જે મનુષ્ય શ્રીહરિનું અલૌકિક ઐશ્વર્ય સાંભળી શ્રીહરિની સમીપે આવતા તે તેમને સાક્ષાત પરમેશ્વર જાણી વિસ્મયપૂર્વક શ્રીહરિનો આશ્રય કરતા. આ રીતે સર્વે મનુષ્યો પોતપોતાના સંપ્રદાયમાં રહેલા મદ્ય, માંસ, પરસ્ત્રીગમન વગેરે કેવળ અધર્મ છે એમ જાણી શ્રીહરિના પ્રતાપથી તે સર્વેનો ત્યાગ કરી દેતા. હે રાજન, મદ્યનું પાન કરવું, માંસનું ભક્ષણ કરવું, પરસ્ત્રીનો સંગ કરવો, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરદ્રવ્યનું હરણ કરવું, પોતાની કે પારકાની ઘાત કરવી, અગ્રાહ્ય અન્નાદિકનું ગ્રહણ કરી જાતિ થકી ભ્રષ્ટ થવું, કોઈના ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરવું ઇત્યાદિ ભગવાન શ્રીહરિનો આશ્રય કર્યા પછી તે જનો છોડી દેતા હતા. હે રાજન, શ્રીહરિને આશ્રયે આવેલા ગૃહસ્થ સિવાયના બ્રહ્મચારી આદિ જનો અષ્ટપ્રકારના બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરવા લાગ્યા અને જે ગૃહસ્થો હતા તે પણ પોતાના સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો પણ સ્પર્શ કરતા નહીં, તથા વિધવા સ્ત્રીઓ પણ જે શ્રીહરિને આશરે આવેલી હતી તે પણ પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ કરતી નહીં. શ્રીહરિની આશ્રિત સુવાસિની નારીઓ પતિવ્રતાના ધર્મનું યથાર્થ પાલન કરતી, તથા વિધવા સ્ત્રીઓ પણ ત્યાગીની જેમ પુરુષ માત્રના ત્યાગનું અષ્ટપ્રકારનું બ્રહ્મચર્ય વ્રત પાલન કરતી. હે રાજન, આ પ્રમાણે સર્વે ભક્તજનો ભગવાન શ્રીહરિના પ્રતાપથી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની એકાંતિકી ભક્તિથી સંપન્ન થઈ જીવન જીવવા લાગ્યા. જેમ શ્વેતદ્વીપ ધામ પૃથ્વી પર હોવા છતાં પણ આલોકથી વિલક્ષણ છે તેમ ભગવાન શ્રી નારાયણ મુનિના શિષ્યો આલોકમાં જ રહેવા છતાં લોક વિલક્ષણ જણાવા લાગ્યા. હે રાજન, આ રીતે દેવ, મનુષ્ય, દૈત્ય, બ્રહ્મા અને શંકર આદિ દેવતાઓ પોતાના મનથી પણ જેમના મહિમાના પારને પામી શકતા નથી એવા અલૌકિક પ્રતાપને આ પૃથ્વી પર મનુષ્યોના કલ્યાણને અર્થે વારંવાર બહુ પ્રકારે વિસ્તાર કરતા તથા મનુષ્ય શરીર ધારણ કરી દિવ્યલીલા કરવામાં અત્યંત કુશળ એવા વર્ણિરાટ ભગવાન શ્રીહરિએ અસુર ગુરુઓમાં નિવાસ કરીને રહેલા પાપરૂપ અધર્મસર્ગનો વિનાશ કર્યો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અતિ આશ્ચર્યકારી સમાધિ લીલા પ્રકરણનું નિરૂપણ કર્યું. એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો.